શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચોથો અધ્યાય 73 શ્રીમદ ભાગવતનો પરિચય મહાત્મય તથા દાનનું ફળ. બ્રહ્માજી કહે છે, મરીચે સાંભળો. વેદવ્યાસીએ જે વેદતુલ્ય શ્રીમદ ભાગવત નામક મહાપુરાણનું સંપાદન કર્યું છે તે 18,000 શ્લોકોનું છે. આ પુરાણ તમામ પાપોને નાશ કરનારું છે. આ 12 સ્કંદથી યુક્ત કલ્પવૃક્ષ રૂપ સ્વરૂપ છે. હે વિપ્રવર, એમાં વિશ્વરૂપ ભગવાનનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એના પહેલા સ્કંદમાં સુત સોનકાદિ ઋષિઓના સમાગમનો પ્રસંગ ઉપસ્થિત કરીને વ્યાસજી તથા પાંડવોના પવિત્ર ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી પરીક્ષિતના જન્મથી લઈને તેઓ અન્નજળનો ત્યાગ કરીને ગંગા કિનારે જઈને બેસી ગયા ત્યાં સુધીની કથા પ્રસંગ સ્કંદમાં છે. પછી પરીક્ષિત સુખ સંવાદમાં સ્થૂળ અને સૂક્ષ્મ બે પ્રકારની ધારણાઓનું નિરૂપણ છે. ત્યાર પછી બ્રહ્મ નારદ સંવાદમાં ભગવાનના અવતાર સંબંધે અમૃત જેવા ચરિત્રોનું વર્ણન છે. પછી પુરાણના લક્ષણ કહેવામાં આવ્યા છે. બુદ્ધિમાન વ્યાસજીએ આ બીજા સ્કંદનો વિષય કહ્યો છે, જે સૃષ્ટિના કારણ તત્વોનો ઉત્પત્તિનો પ્રતિપાદક છે. ત્યાર પછી વિદુરજીનું ચરિત્ર, મૈત્રેયજી સાથે વિદુરજીનો સમાગમ, પરમાત્મા બ્રહ્મથી સૃષ્ટિક્રમનું નિરૂપણ અને મહર્ષિ કપિલ દ્વારા કહેલું સાંખ્ય, આ બધા વિષયો ત્રીજા સ્કંદની અંતર્ગત બતાવ્યા છે. ત્યાર પછી રાજા પૃથ્વીનું પવિત્ર ઉપાખ્યાન, પછી રાજા પ્રાચીન બહર્ષની કથા, આ બધા વિસર્ગ વિષયક પરમ ઉત્તમ ચોથો સ્કંદ કહ્યો છે. રાજા પ્રિયવ્રત અને તેમના પુત્રોનું પુણ્યદાયક ચરિત્ર, બ્રહ્માંડના અંતર્ગત વિભિન્ન લોકોનું વર્ણન તથા નરકોની સ્થિતિ, આ સંસ્થાન વિષયક પાંચમો સ્કંદ છે. અજામિલનું ચરિત્ર, દક્ષ પ્રજાપતિ દ્વારા કરેલી સૃષ્ટિનું નિરૂપણ, વૃતાસુરની કથા અને મૃદગણોનો પુણ્યદાયક જન્મ, આ બધા વિષયો સાથે વ્યાસજી દ્વારા છઠ્ઠો સ્કંદ કહેવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રહલાદજીનું પુણ્યચરિત્ર અને વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ, આ સાતમો સ્કંદ બતાવાયો છે. આ ઉતિ અથવા કર્મવાસના વિષયક સંબંધ છે, આમાં તેનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્યાર પછી મન્વંતર નિરૂપણના પ્રસંગમાં ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથન, બલિના ઐશ્વર્યની વૃદ્ધિ અને તેમનું બંધન તથા મત્સ્ય અવતાર ચરિત્ર, આઠમો સ્કંદ કહેવામાં આવ્યો છે. સૂર્યવંશનું વર્ણન અને ચંદ્રવંશનું નિરૂપણ, આ વંશાનું ચરિત્ર વિષયક નવમો સ્કંદ છે. શ્રીકૃષ્ણનું બાલચરિત્ર, કુમારાવસ્થાની લીલાઓ, વ્રજમાં નિવાસ, કિશોરાવસ્થાની લીલાઓ, મથુરામાં નિવાસ, યુવાવસ્થા, દ્વારકામાં નિવાસ અને પૃથ્વીનો ભાર ઉતારવો, આ નિરોધ વિષયક દસમો સ્કંદ છે. નારદ વસુદેવ સંવાદ, યદુ દત્તાત્રેય સંવાદ, આપસના કલહથી યાદવોનો સંહાર, આ બધો મુક્તિ વિષયક અગિયારમો સ્કંદ છે. ભવિષ્યના રાજાઓનું વર્ણન, કલી ધર્મનો નિર્દેશ, રાજા પરીક્ષિતના મોક્ષનો પ્રસંગ, વેદોની શાખાઓનું વિભાજન, માર્કંડેજીની તપસ્યા, સૂર્યદેવની વિભૂતિઓનું વર્ણન અને અંતમાં પુરાણોની શ્લોક સંખ્યાનું પ્રતિપાદન, આ બધો આશ્રય વિષયક બારમો સ્કંદ છે. આ પ્રમાણે હે વત્સ, તમને શ્રીમદ ભાગવતનો પરિચય આપવામાં આવ્યો છે. તે વક્તા, શ્રોતા, ઉપદેશક, અનુમોદક અને સહાયક સર્વને ભક્તિ, ભોગ અને મોક્ષ આપનારો છે. જે ભગવાનની ભક્તિ ચાહતો હોય તે ભાદ્રપદની પૂર્ણિમાએ સોનાના સિંહાસન સાથે આ ભાગવતનું ભગવદ્ ભક્ત બ્રાહ્મણોને પ્રેમપૂર્વક દાન કરે તે પહેલા વસ્ત્ર અને સુવર્ણ દ્વારા બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય ભાગવતની આ વિષય સૂચિને બીજાને શ્રવણ કરાવે છે અથવા સ્વયં સાંભળે છે તે સમસ્ત પુરાણના શ્રવણનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. અધ્યાય 73 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.